હું જેને વાઇફ ગણતો હોઉં એને બીજા વાઇફ ન ગણે એ સારું કે વાઇફ ગણે તે સારું? આપણને મનમાં આવી કમજોરી આવી ગઈ છે કે આપણો ધર્મ જો બીજા નહીં પાલતા હોય તો આપણા ધર્મનો પછી શું? અરે ન પાલતો હોય તો ન પાલે, એમાં શું થયું? કોઈ દિવસે એક વાત ધ્યાનથી સમજો કે ગધેડાને કોઈ દિવસે એમ નથી થતું કે હું કૂતરાની જેમ ભસી નથી શકતો તેથી મારામાં કંઈ કમી છે, કે કૂતરાને એમ નથી થતું કે ગધાડાને જેમ હું નથી ભસી શકતો તેથી મારામાં કંઈ કમી છે. દરેકને પોતપોતાનો અવાજ પોતાનો સ્વધર્મ છે, અને એ જ્યારે પણ બોલશે ત્યારે એ જ રીતે બોલશે. કાગડો પ્રેમ પણ કરશે તો કાંવ કાંવ કરીને કરશે, અને કોયલ ઝઘડોય કરશે તો કૂહ કૂહ કરીને કરશે, કેમ કે એમનો સ્વધર્મ છે. એમ જે મારો ધર્મ છે તે મારો ધર્મ છે, એ દરેક ઉપર લાદવાનો નથી હોતો. પણ કેમ કે ધર્મને આપણે વ્યવસાયીકરણ કર્યું તેથી દરેકના ગળે એ આઈટમ ચોંટાડી દેવી તો મને મારા પ્રોડક્શનનો સંતોષ થાય, તેને કારણે આ મોકાણ ઊભી થઈ કે એક ધર્મ બીજા ધર્મની કાટછાંટમાં ઊભા થઈ ગયા, એકબીજાના પ્રતિસ્પર્ધી થઈ ગયા, એકબીજાના પ્રતિસ્પર્ધી થયા, એકબીજામાં ચળસા ચળસી આવી ગઈ, તેથી ધર્મ વગોવાય છે. નહીં તો ધર્મ કે સંપ્રદાયમાં કોઈપણ જાતના વગોવા જેવું છે નહીં. હવે રહી વાત કે પુષ્ટિ શબ્દ, તો પુષ્ટિ એટલે તો પ્રભુની કૃપા. અને એક વાત ધ્યાનથી સમજો કે આપણે પુષ્ટિપંથ છીએ કે આપણો પુષ્ટિ ધર્મ હોય કે આપણો પુષ્ટિ સંપ્રદાય હોય, તેથી જો આપણે એમ માની લેતા હોઈએ કે ફક્ત અમારા ઉપર જ પુષ્ટિ છે અને બીજા ઉપર પુષ્ટિ નથી, તો એ આપણા ઉપર પ્રભુની પુષ્ટિ પુષ્ટિ નહીં હોય ને આપણો અહંકાર છે, એ સાચી પુષ્ટિ નથી આપણા ઉપર. જે મને મળ્યું તેને માણતા જો મને ના આવડતું હોય અને એનો ખાલી ઘમંડ જ કરતા મને આવડતું હોય તો એ પુષ્ટિ નથી રહી ગઈ, એ તો અહંકાર થઈ ગયો. એનો મજા લેતા મને આવડી જોઈએ કે પ્રભુની મારા ઉપર પુષ્ટિ છે તેનો હું આનંદ માણું, તે પુષ્ટિનો પ્રતિભાવ પ્રભુના પ્રત્યે હું શરણાગતિ રૂપે, સમર્પણ રૂપે, સેવા રૂપે, ભક્તિ રૂપે પ્રકટ કરું, તો એ પુષ્ટિ મારા માટે ધર્મ થયો, તો એ પુષ્ટિ મારા માટે સંપ્રદાય થયો, તો પુષ્ટિ મારા માટે પંથ થયો, એવી જાતનો મારો અભિગમ મારા માટે પુષ્ટિમત થયો. પણ મારા માટે જે પુષ્ટિમત છે તે બીજાનો હોઈ નથી શકતો, એવું હોઈ નથી શકતું. નાનું બાળક હોય ને, નાનું નાના બાળકને એ પ્રોબ્લેમ હોય છે દર વખતે કે બાનો ભાઈ પણ આવીને કહે કે તારી બા મારી બહેન છે તો એને રડવું આવે કે ના મારી છે. અરે પણ તારી બા છે મારી બહેન છે, નાના બાળકને એ સમજ નથી પડતી, એ બસ આટલું જ સમજતો હોય છે કે મારી બાને તમે તમારી કેમ કહી, મારી છે. પણ એ બાળિશતા છે. પુષ્ટિ કોઈ દિવસે એક વાત સમજો કે આપણે પ્રભુની પુષ્ટિના દેશમાં રહેનારા એક ધાર્મિક સંપ્રદાય, પ્રદેશમાં રહેનારા ધાર્મિક સંપ્રદાય આપણું છે, તેથી આખી પુષ્ટિ કાંઈ આપણને મળી નથી ગઈ. નંદદાસજી કહે છે, નંદદાસ ચાતક કી ચોંચ ફૂટ સભઘન કેસે સમાય, પ્રભુને પુષ્ટિ કરવાના બીજા 50 ઉપાયો હોઈ શકે છે અને એ બધા ઉપાયો પુષ્ટિના મહાપ્રભુજીએ આપણા સંપ્રદાયમાં આપણી ધર્મ સાધના તરીકે કે આપણા સાંપ્રદાયિક નિષ્ઠા તરીકે સ્વીકાર્યા નથી. પ્રભુ કોના ઉપર કેવી રીતે પુષ્ટિ કરવી એના માટે પૂર્ણ સ્વતંત્ર હોવા છતાં પણ આપણે પ્રભુની પુષ્ટિ ઉપર નિર્ભર છીએ. એ અર્થમાં આવા અનેક શબ્દો વપરાય છે, આવા શબ્દોમાંથી કોની આગળ પુષ્ટિ શબ્દ લાગી શકે, પુષ્ટિ ધર્મ, પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિપંથ. તે એક વાત સમજો કે જેની આગળ જે લોકો લગાડવા માગતા હોય તે લગાડે, ન લગાડવા માગતા હોય તો ન લગાડે. આપણો અભિગમ સ્પષ્ટ હોવો જોઈએ કે આપણો ધર્મ પુષ્ટિ ધર્મ છે, આપણો સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય છે. આપણે પ્રભુના પુષ્ટિપંથમાં ઉપર ચાલીને, શરણાગત થઈને, સમર્પિત થઈને, સેવા કરીને, ભક્તિ કરીને પ્રભુ તરફ વધનારા આપણે પુષ્ટિ જીવો છે, એ આપણો અભિગમ હોવો જોઈએ. શરણાગતિ અને ભક્તિ એક જ કે જુદા? જો શરણાગતિ અને ભક્તિ એક જ હોય તો મહાપ્રભુજી એમ કેમ આજ્ઞા કરત કે કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા ઇતિ મે મતિ? તેથી દરેકે શરણાગત થવું જોઈએ. એટલે શરણાગતિ જે છે એ ભક્તિનો અંગ હોઈ શકે છે, પણ ભક્તિનો અંગ છે સાથે સાથે ભક્તિથી સ્વતંત્ર પણ માર્ગ છે. શરણ માર્ગમાં પ્રવેશવાની લાયકાત શું ગણાય એ તો આપણે આ ચિંતન શિબિરમાં વિચારવાનું જ છે. પુષ્ટિ માર્ગી શરણ અને મર્યાદા માર્ગી શરણને જુદા કેમ સમજવા? એટલે પ્રભુની પુષ્ટિ થકી મળતી પ્રભુની શરણ ભાવના એ પુષ્ટિ શરણ, અને જીવની મર્યાદા મુજબ ભગવાનનો મળતો શરણ, ભગવાનનું મળતું શરણ એ મર્યાદા શરણ, તે પણ આપણા આ ચિંતન શિબિરનો વિષય છે, તે આપણે ચોક્કસ વિચારશું. દેહ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, દેશ ધર્મ, પુષ્ટિધર્મ વગેરે અનેક ધર્મો એક સાથે લાગુ પડે છે. પુષ્ટિ માર્ગીઓ આ સંદર્ભમાં પરધર્મ, અધર્મ, વિધર્મનો વિવેક કેમ જાળવવો? આજે સમય નથી, પણ કાલે આપણે એ વિષયને ચોક્કસ ચર્ચા કરીશું. જેમ મેં આજે આપને સમજાવ્યું કે જો આપણો ધર્મ સંપ્રદાય હોય તો એ ધર્મ સંપ્રદાય છે એવું કબૂલવાની સાથે જ વિધર્મ, પરધર્મ, ધર્મોપમા, ધર્માભાસ, છલ એ બધું સાથે સાથે આપણને સ્વીકારવું જ પડશે કંઈક ને કંઈક. એમ શાસ્ત્રમાં કોઈ પણ ધર્મ છે એમ કહેતાની સાથે ધર્મનું સ્વરૂપ શું, ધર્મની પત્નીઓ શું અને ધર્મના ચરણો શું એની વિવેચના કરી છે, અને એ આપણે કાલે ચોક્કસ જોઈશું કે કયા અર્થમાં આપણો ધર્મ ધર્મ છે કે નથી ધર્મ. પુષ્ટિ માર્ગને કૃપા માર્ગ કહેવાય છે. કૃપા માર્ગ હોવા છતાં મર્યાદા માર્ગમાં ન હોય એટલા વિધિ નિષેધો પુષ્ટિ માર્ગમાં પણ છે. તો પુષ્ટિ માર્ગ એ કૃપા માર્ગ કયા અર્થમાં? એ જંગલમાં કોઈક સાધુ જઈ રહ્યા હતા ને એમણે જોયું કે એક વાઘે કોઈક જાનવરનો શિકાર કર્યો, અને શિકાર કરીને અને જેટલું ખાવું હતું એટલું ખાધું અને પાછું શિયાળિયા માટે છોડી ગયો, અને શિયાળિયાએ શિકાર કર્યું નહીં તો એને પેટ ભરાઈ ગયો એ વાઘે છોડેલા શિકારથી. તો એ સાધુને એવું લાગ્યું કે ઓહો, ભગવાન કેટલા દયાલુ છે કે જેને શિકાર કરતા નથી આવડતું એવા શિયાળિયાનો પણ પેટ આવી રીતે ભરે છે. એનામાં ઓચિંતો સો કોલ્ડ પુષ્ટિ માર્ગ પ્રાદુર્ભાવ થઈ ગયો કે હવે તો કૃપા સિવાય બીજા કોઈનો આશરો રાખવો જ નહીં, પ્રભુ કૃપા કરશે, આટલા કૃપાલુ પ્રભુ કે શિકાર કરતા ના આવડે તોય શિયાળિયાનું પેટ ભરાઈ જાય છે. એ જંગલમાં બેસી ગયા કે હવે તો જે કોઈ ખવડાવે તો જ ખાઉં, નહીં તો હું ખાવા માટે કોઈ પણ આંટા ફેરા નહીં કરું. ચાર પાંચ છ દિવસ ભૂખા રહ્યા ને કોઈ ખવડાવવા આવ્યો નહીં, એટલે એમને રડવું આવી ગયું કે ભગવાન આટલી અનન્ય નિષ્ઠા તારા ઉપર રાખી અને શિયાળિયા જેવા શિયાળિયાને ખાવાનું મળે છે અને મને ખાવાનું નથી મળતો, આનો કારણ શું? એટલે ઓચિંતી આકાશવાણી થઈ કે મેં તારી સામે બંને ઉદાહરણો પૂરા પાડ્યા, વાઘના પણ અને શિયાળના પણ. તે તારી જાતને શિયાળ સાથે કમ્પેર શા માટે કર્યો કે તું શિયાળિયા જેવો છે? તે તારી જાતને વાઘની સાથે કમ્પેર કેમ નહીં કર્યો? એટલે આપણે પુષ્ટિને એ જ અર્થમાં લેતા થઈ ગયા છે કે ભગવાનની કૃપા હશે તો બધું થશે, ને ભગવાનની કૃપા નહીં હોય તો અમે જે કરતા હોઈશું તે કરતા રહીશું. તો તમે તમારી જાતને શિયાળિયા સાથે કમ્પેર કરી રહ્યા છો પુષ્ટિપથમાં, વાઘ સાથે કમ્પેર નથી કરી રહ્યા. જો તમે તમારી જાતને વાઘ સાથે કમ્પેર કરો તો તમને આવા વિચાર પ્રાદુર્ભાવ થાય જ નહીં કે પ્રભુની કૃપા ને પ્રભુનો જો કૃપા છે તો વિધિ નિષેધો શા માટે? વિધિ નિષેધો એટલા માટે મૂકી દો ને, હું જોઈશ. વિધિ નિષેધો એટલા માટે છે કે જો તમને વાઘની માફક શિકાર કરવો હોય ને તો વાઘના ઘણા બધા વિધિ નિષેધો હોય છે. હો, આપણે એમ સમજીએ છીએ કે વાઘને, નાનપણમાં એક મેં કહેવત કહાની વાંચી હતી કે એક દિવસે શિયાલિયાએ જઈને જોયું ચૂપચાપ દૂરથી કે વાઘે વાઘણને પૂછ્યું કે મારી આંખો લાલ થઈ કે નહીં. વાઘણે કહ્યું કે લાલ તો દેખાઈ રહી છે. એટલે પૂંછડી ઉપર ઉઠી કે નહીં? એણે કહ્યું પૂંછડી એ ઉપર ઉઠી છે. એ તરત ગયો ને શિકાર કરીને લાવ્યો. શિયાલિયાએ જોયો આ ફોર્મ્યુલા સારો સાચો છે. એને પેલી શિયાલનને જઈને પૂછ્યું કે મારી આંખ લાલ થઈ કે નહીં? પેલી શિયાલને કહ્યું કે ના, તમારી આંખ તો કોઈ દિવસે લાલ થતી. હટ, આમ નહીં બોલવાનું, લાલ થઈ એમ બોલવાનું. મારું શું જાય છે, થઈ હશે લાલ, મને શું ખબર પડે. પૂંછડી ઊંચી થઈ કે નહીં? શિયાલિયાની પૂંછડી તો નીચે જ હોય છે, ઊંચી થતી જ નથી. તેને કહ્યું કેવી રીતે ઊંચી થાય? તમારી પૂંછડીનો ઘાટ જ એવો નથી કે ઊંચી થાય. હેટ, આમ નહીં બોલવાનું, એમ બોલવાનું કે ઊંચી થઈ. એ બિચારી ક્યાં જાય શિયાલિયાને? એને કહ્યું થતી હશે, થઈ ગઈ હશે. એ તરત ગયો, એ ગધેડા ઉપર ત્રાટક્યો. ગધેડાએ બે ચાર લાત મારી, એની પૂંછડી વળાંક વળી ગઈ, આંખો ઉપર લાત પડી, તે આંખોએ લાલ થઈ ગઈ. ને પાછો રડતો રડતો ઘેર આવ્યો. ત્યારે શિયાલિયાને કહ્યું કે હવે આંખે લાલ છે ને પૂંછડીએ વાકી વળી ગઈ છે. એટલે કોની કોપી કરવી એ આપણને ખબર ન પડે ને તો આપણે પુષ્ટિના ખોટા જ અર્થો સમજતા હોય છે. કોઈકનો સ્વભાવ છે, એ સ્વભાવને અનુરૂપ એ જ્યારે કામ કરે ત્યારે એનામાં રિઝલ્ટ પણ આવતા હોય છે. ને આપણો જો એ સ્વભાવ ન હોય ને આપણે એ સ્વભાવને અનુરૂપ કાર્ય ન કરતા હોઈએ તો એનો રિઝલ્ટ કોઈ દિવસે આવતો નથી.